શ્રી સ્વામિનારાયણો વિજય તેતરામ સદગુરુ શ્રી શતાનંદ સ્વામી વિરચિત સત્સંગી જીવન ચતુર્થ પ્રકરણ અધ્યાય દસમો. સુવ્રત મુનિ કહે છે, હે રાજન, ભગવાન શ્રીહરિએ ગીત વાજિંત્રો વગાડવા પૂર્વક પ્રાગજી પુરાણીને તેમના નિવાસ સ્થાને વળાવ્યા ને સ્વયં ઉત્તમ રાજાના દરબારમાં લિંબતરુ નીચે વેદિકા ઉપર વિરાજમાન થયા. તે સમયે સારંગપુરના રાજા જીવાખાચર શ્રીહરિની સમીપે આવ્યા. તેની સાથે પતિવ્રતાના ધર્મવાળી દેવિકા નામની તેમની પુત્રી અને તેમના ભાઈઓ તથા પુત્રો અમરાખાચર અને વાઘાખાચર પણ હતા, તેમજ ક્ષત્રિયોની મધ્યે શૂરવીર રાઠોડ ભક્ત પણ તેમની પુત્રી માલતીની સાથે ત્યાં પધાર્યા તથા અતિશય શ્રેષ્ઠ ભક્ત પુંજાભાઈ પણ પધાર્યા. હે રાજન, જીવાખાચર આદિ સર્વે સારંગપુરવાસી ભક્તજનોએ શ્રીહરિને નમસ્કાર કર્યા અને શ્રીહરિએ પણ તેમને આદર આપી સત્કાર્યા. તે સમયે તે સર્વે ભક્તજનોને ભગવાન શ્રીહરિના દર્શનથી મહા આનંદ પ્રાપ્ત થયો ને સૌ શ્રીહરિની આગળ બેઠા. ત્યારે શ્રીહરિએ સ્વાગત પ્રશ્નો પૂછ્યા. તેથી વિનયથી નમ્ર થયેલા તે સર્વે ભક્તજનો બે હાથ જોડી ભગવાન શ્રીહરિને નમસ્કાર કરીને કહેવા લાગ્યા કે હે ભગવાન, હે ભવબંધનને તોડનારા, હે પરમેશ્વર, તમારા ભક્તો, અમે તમને સારંગપુર લઈ જવા માટે આવ્યા છીએ. હે શ્રીહરિ, ઉત્તમ રાજા જેવા ધનાઢ્ય ભક્ત કે અમારા જેવા નિર્ધન ભક્તોમાં સમાન દ્રષ્ટિ રાખતા પરમેશ્વર એવા તમને કોઈના વિશે ન્યૂનાધિક ભાવ નથી એ નિશ્ચિત વાત છે. માટે તમે અમારી ઉપર દયા કરો ને અમારા સારંગપુરમાં પધારી ત્યાં જન્માષ્ટમીનો ઉત્સવ ઉજવો. હે નાથ, અમારું જે કાંઈ ધન છે તે તમારું જ છે એ નક્કી વાત છે. હે સ્વામીન, હે નાથ, અમારી આટલી પ્રાર્થના છે તેને તમે પૂર્ણ કરો, કારણ કે તમો તો ભક્તવત્સલ છો અને અમે તમારા આશ્રિત ભક્તજનો છીએ. આ પ્રમાણે સારંગપુરના ભક્તજનોએ પ્રાર્થના કરી. ત્યારે શ્રી સ્વામિનારાયણ ભગવાન તે ભક્તોને નિષ્કપટ અંતરવાળા જાણી કહેવા લાગ્યા કે હે ભક્તજનો, અમે તમારા સારંગપુર નગરમાં ચોક્કસ આવશું. હે નિષ્પાપ ભક્તજનો, તમે સર્વે ત્યાં જઈ ઉત્સવની સામગ્રી ભેળી કરવા લાગો. હું શ્રાવણવદ પાંચમના રોજ ત્યાં જરૂર આવીશ, તેમાં કોઈ સંશય નથી. આવી રીતના શ્રીહરિના વચનો સાંભળી અતિશય રાજી થયેલા તે જીવાખાચર આદિક સારંગપુરના ભક્તજનો ભગવાન પ્રત્યે કહેવા લાગ્યા કે હે ભગવાન, તમે સમગ્ર ભક્તજનોને સાથે લઈને પધારજો. ત્યારે શ્રીહરિએ તથાસ્તુ કહ્યું અને જીવાખાચરે ઉત્તમ રાજાને તથા અન્ય સર્વે ભક્તજનોને પણ શ્રીહરિની સાથે સારંગપુર આવવા આમંત્રણ આપ્યું. પછી પોતાના પુર પ્રત્યે જવા તૈયાર થયેલા જીવાખાચર તથા રાઠોડ ભક્ત આદિ સર્વેને ઉત્તમ રાજાએ ભોજન કરાવ્યું. હે રાજન, તે ભક્તજનો ભોજન સ્વીકારી પોતાના પુરમાં પાછા આવ્યા ને ઉત્સવ માટે અન્ન, જળપાત્રો, પાથરણા, કાષ્ઠ, શાક, ઘી, સાકર અને ગોળ આદિ અનેક પ્રકારની સામગ્રી આદરપૂર્વક ભેળી કરી. પછી ભગવાન શ્રીહરિ પણ ઉત્તમ રાજા, સોમલા ખાચર આદિ પાર્ષદો તથા અન્ય અનેક ભક્તજનોની સાથે સંવત 1877ના શ્રાવણવદ નાગપંચમીને દિવસે સારંગપુર પ્રત્યે જવા નીકળ્યા. તે સમયે ભગવાન શ્રીહરિ અતિશય વેગવાન લાલ રંગના તેમજ મંજુલ ગતિએ ચાલતા અશ્વ ઉપર આરૂઢ થયા. ડાબા હાથમાં ઘોડાની લગામ પકડી અને જમણા હાથમાં છડી ધારણ કરી સમગ્ર શ્વેત વસ્ત્રોમાં શોભી રહેલા ને ઘોડાઓ ઉપર આરૂઢ થયેલા સોમલા ખાચર આદિ પાર્ષદોની સાથે વીંટાઈને સારંગપુર જવા નીકળ્યા. રામપ્રતાપભાઈ કેસર જાતિના ઘોડા ઉપર બેસીને તત્કાળ ભગવાન શ્રીહરિની પાછળ પાછળ ચાલવા લાગ્યા, તેમજ ઈચ્છારામભાઈ પણ લાલ વર્ણના ઘોડા ઉપર બેસીને ચાલવા લાગ્યા. તે સમયે જયાબા, રમાબા, લલિતાબા વગેરે બહેનો પોતાને પૂછ્યા વિના ચૂપચાપ નીકળી ગયેલા. શ્રીહરિ લાંબો સમય સુધી સારંગપુર રોકાઈ જશે એવી શંકાથી તેમની પાછળ ચાલવા લાગી. ભગવાન શ્રીહરિ સારંગપુર પધારે છે એવા સમાચાર સાંભળી સારંગપુરના સર્વે ભક્તજનો ગીત વાજિંત્રોનો નાદ કરતા કરતા શ્રીહરિની સન્મુખ આવ્યા. દૂરથી શ્રીહરિના દર્શન થતાં જ અતિશય પ્રેમના કારણે તેમના નેત્રોમાંથી હર્ષના અશ્રુઓ વહેવા લાગ્યા ને ભાવપૂર્વક દંડવત પ્રણામ કર્યા. ત્યાર પછી ભગવાન શ્રીહરિ સન્મુખ દોટ મૂકી અને શ્રીહરિએ પણ દોડીને સન્મુખ પધારેલા તે સર્વે ભક્તજનોને માન આપી આવકાર્યા ને તેઓની સાથે પૂરમાં પ્રવેશ કરીને જીવા ખાચરના દરબારમાં પોતાનો ઉતારો કર્યો. તેમજ ભગવાન શ્રીહરિએ જયાબા આદિક સ્ત્રી ભક્તજનોને રાઠોડ ભક્તને ઘેર નિવાસ કરવાની આજ્ઞા આપી અને સાથે આવેલા બીજા ભક્તજનોને પણ યથાયોગ્ય રીતે નિવાસસ્થાન અપાવ્યા. હે રાજન, તે સમયે જીવાખાચર આદિ પૂર્વાસી ભક્તજનોએ અતિશય ઉત્સાહમાં આવી ભગવાન શ્રીહરિ તથા તેમની સાથે પધારેલા ભક્તજનોને યથાયોગ્ય આતિથ્ય સત્કાર કરી બહુ જ પ્રસન્ન કર્યા. પછી ગૃહસ્થ ભક્તજનોના સંઘો તથા સંતોના અનેક મંડળો દેશાંતરોમાંથી સારંગપુરમાં આવવા લાગ્યા ને પૂર્વાસી ભક્તજનો સર્વેને માટે ઉતારાની વ્યવસ્થા કરવા લાગ્યા. ભગવાન શ્રીહરિના દર્શન કરી તે દેશાંતરવાસી ભક્તજનો અતિશય આનંદ પામ્યા ને શ્રીહરિએ પણ સર્વેને યથાયોગ્ય માન આપી બોલાવ્યા. ગૃહસ્થ નરનારી ભક્તજનો તથા મહાતપસ્વી સંતોના સમૂહોથી સારંગપુરમાં બહુ જ ભીડ જામી. પછી ભગવાન શ્રીહરિએ ફલગુ નદીના તટથી આરંભીને ધવલા નદીના તટ પર્યંત અતિશય વિશાળ ભૂમિમાં મોટી સભાનું આયોજન કર્યું. હે રાજન, સંવત 1877ના શ્રાવણવદ સાતમની રાત્રિએ તે સભામાં રત્નજડિત ઊંચા સિંહાસન ઉપર વિરાજમાન થયા. તે સમયે સર્વે સંતો તથા ભક્તજનો પણ ભગવાન શ્રીહરિની સન્મુખ બેઠા. તે સભામાં જ્ઞાનવૃદ્ધ તપસ્વી જે સંતો હતા તે શ્રીહરિની આગળ જ બેઠા. તેમની પાછળ વયોવૃદ્ધ તપસ્વી સંતો હતા તે બેઠા. તેમની પાછળ સર્વે યુવાન સંતો અને તેમની પાછળ કિશોર સંતો બેઠા. નાના ભાઈ ઈચ્છારામજીની સાથે મોટા ભાઈ રામપ્રતાપજી શ્રીહરિના આગળના ભાગમાં સિંહાસનની સમીપે જ ઉત્તમ બિછાવેલા આસન ઉપર વિરાજમાન થયા. હે રાજન, શાસ્ત્રજ્ઞાન તેમજ તપથી શ્રેષ્ઠ બ્રાહ્મણો શ્રીહરિના જમણા ભાગમાં બેઠા. તેમની પાછળ વયોવૃદ્ધ બ્રાહ્મણો બેઠા અને સોમલાખાચર વગેરે શ્રીહરિના પાર્ષદો તેમની ડાબી બાજુએ બેઠા. તેમની પાછળ સારંગપુરના જીવાખાચર આદિ સર્વે રાજાઓ બેઠા. ભગવાન શ્રીહરિની સેવામાં સદાય તત્પર એવા મુકુંદાનંદ બ્રહ્મચારી આદિ નૈષ્ઠિક બ્રહ્મચારીઓ શ્રીહરિના સિંહાસનની નજીકના ભાગમાં બેઠા. હાથમાં શસ્ત્રો ધારણ કરી ભગોજી, નાંજા, ભીમ અને રતનજી વગેરે ક્ષત્રિય ભક્તજનો ચારે તરફ દ્રષ્ટિ ફેરવતા ફેરવતા શ્રીહરિની પાછળ ઊભા રહ્યા. નૈષ્ઠિક બ્રહ્મચર્ય વ્રતને ધારણ કરી રહેલા વાસુદેવાનંદ આદિક સર્વે બ્રહ્મચારીઓ સંતો અને પાર્ષદોના વચ્ચેના ભાગમાં બેઠા. આ રીતે સર્વે સંતો તથા ભક્તજનો પોતાના અંગની ચપળતાનો ત્યાગ કરી સભામાં સ્વસ્તિક આસને સ્થિર બેઠા હતા અને ક્ષત્રિય ભક્તજનો હતા તે પૂર્વોક્ત સંતો ભક્તોની પાછળના ભાગે બેઠા. તેમની પાછળ વૈશ્ય ભક્તજનો અને તેની પાછળ શૂદ્ર ભક્તજનો બેઠા. તેથી પાછળના ભાગમાં પંચમ વર્ણના ભક્તજનો બેઠા. આવી રીતે સર્વે ભક્તજનો એક શ્રીહરિના મુખારવિંદ ઉપર દ્રષ્ટિ રાખીને સ્થિર આસને બેઠા અને સર્વે સ્ત્રી ભક્તજનોના વૃંદો પુરુષોની સભાથી થોડે દૂર પોતપોતાની મર્યાદા પ્રમાણે બેઠા હતા. હે રાજન, આ પ્રમાણે સર્વે પોતાના આશ્રિત ભક્તજનો સભામાં બેસી ગયા ત્યારે પુરાણ પુરુષ પરમાત્મા ભગવાન શ્રી નારાયણ ઋષિ સર્વેને આનંદ ઉપજાવતા અમૃતની સમાન વચનો કહેવા લાગ્યા. આ પ્રમાણે શ્રી નારાયણના ચરિત્રરૂપ શ્રીમદ સત્સંગી જીવન નામે ધર્મશાસ્ત્રના ચતુર્થ પ્રકરણમાં જન્માષ્ટમીના ઉત્સવ પ્રસંગે સત્સંગ સભાના સ્વરૂપનું નિરૂપણ કર્યું એ નામે 10મો અધ્યાય પૂર્ણ થયો.